મારી પાસે કોઈ ચીજો જ હોય નહીં, તો નાતા દસ્તા પરમાનંદ જગત કોને બનાવેલું લાગે તો કમાઈને કમાવાનું હતું ને, કમાવ સારે માટે વાપરો, બસ પોતાના માટે ખોટો દુરુપયોગ ના કરો. પોતાના માટે વાપરે છે, બધું ગટર માં જાય છે. ક્યાં જાય છે? ગટરમાં જાય છે. ગટરમાં હા, ખાલી મોહ કર્યા કરે, આ લેન છે લેન, પછી પાછું ગેર જઈને ભૂલી જાય. પછી પછી દેખે મોહ થાય, બેઠો સ્કોર માં બેઠો એટલી ખોવી જાય, બધું સ્કોર ખોઈ જાય. આપડે છે ને ખોઈ અને અમને સ્કોર માં કરે છે લોકો બધા કહે દાદા કશી કશી કશી લે. દાદા ના ક્યાં છે જ નહીં, દાદાના વર્લ્ડ માં કોઈ ચીજ એવી નથી જે દાદા ને ક્યાં જ કરે. શું કહે? દાદા જગત ને આકર્ષણ કરે એ વાત. જરૂર મન કેવું હોય, મન કેવું હોય ના, જે બધાનો મનોહર હોય વાણી વર્તન, અરે વિનય મનોહર હોય. કેવું હોય? મનોહર. વાણીએ મનોહર મન નું હરણ કરે હોય, વિનય મન નું હરણ કરે હોય, વર્તન મન નું હરણ કરે છે. એ મન નું હરણ કરે એના મન ને લોકો ચીજ ખેંચી શકે. વેગન નથી જાણતો, વેગન આવે તો એનું મન નું હરણ થાય. એટલે ખુબ કમાવ સારે માર્ગે રાખ. સારા માર્ગ ના ચાર રસ્તા, અહી કોઈ દુખી ના હોય અને હિન્દુસ્તાન માં ભૂખ ની દુઃખ વાળા હોય તો એમને પણ ઘેરે રિયબ રાખો કે બે ત્રણ માણસ જે કોઈ આવ્યો હોય દુખી તેને કહ્યું આચા કરતા ત્યાં જમાડી દેજો. કઈ શું કહ્યું? આપણા લોકો અક્કલ વાળા શું કે છે, એને જમાડી પણ મરનું શું એનું? ચિંતા નહી કરે, તું તારે ત્યાં આવ્યો છે. પછી બીજો કોઈ જમાડતા મળી આવશે, જો એ તારે વરી નહીં કરે તમારે. એટલે એને શું કહ્યું ભગવાને, આહાર દાન કહેવાય. શું કહેવાય? હા, એને એક શક્તિ બે ફેરા છેડે એમ કાયમ તો નહીં પહોંચી ગયું. પહોંચી ભાઈ કાયમ એક ભગવાન, એક જન તો કૃષ્ણ ભગવાન આવે અને એક જૈન તો મહાવીર ભગવાન આજે આવે, ખુદ ખુદ આવે. અને પછી આવે ત્યારે તો બહુ ખુશ થઈ જાય, પછી બે પણ ખુશ રહે, પછી એ વધ્યા કઈ ખાલું હતો જશે નહીં ત્યાં તો કૃષ્ણ વાળો કંટાળી જાય ને મહાવીર વાળો કંટાળી જાય. આ લોકો સહન શક્તિ રહી નથી આવે પછી વધારે હોય આપણી પાસે તો એ દવાખાના કોઈ મૂંઝાતો હોય કે હિન્દુસ્તાન માં કોઈ મૂંઝાતો હોય, મારે દવા લાવવાના પૈસા નથી તો પૈસા રોકડા નહીં આપવા, આપડે દવા લઈને એના હાથમાં આપી દઈએ. શું કહ્યું? બસો પેલો એક દાદા નું જવાબદારી હતી, આ 12 મહિના ની જવાબદારી. હવે ત્રીજું દાન કયું? જ્ઞાન દાન. શું કે છે? જ્ઞાન દાન. હવે હવે રસ્તે જ્ઞાન આપીએ કે હવે રસ્તે મહાદુઃખ પામત એ સવડા રસ્તાથી કેટલું બધું સુખ પામે. શું કહે? એવું જ્ઞાન આપે એ જ્ઞાન નું દાન કહેવાય. શું કહેવાય? તમને લાગે છે કે દાદા ને તમે આજ્ઞા પર તમે કાયમ સુખ્યા થઈ ગયા લાગે છે? એવું એવું લાગવું જોઈએ કે જે જ્ઞાન થી કાયમ સુખી થયા છો. આ તો કોઈ જાતનું કામ ઠેકાણા કરે નહીં. પોતે કોણ છું એનું જ ભાન નહીં તો પછી અરે કોણ એનું કાર્ડ ચીડ કાઢવું, વિષય ચીડ કાઢવો. પોતે કોણ છું એમ નક્કી નહીં, વિષય કેમ નો કાઢે બોલ. અને તારે નક્કી થઈ ગયું, વિષય નીકળી ગયો. જ્ઞાનદાન, આ જ્ઞાનદાન માં શું કહું, તમને જ્ઞાન તો હોય નહીં એટલે તમે બીજાને સમજણ પાડી શકો, જેટલું હોય એટલું પાડી શકો. પણ એ તો અમુક જ માણસો ને તમે વધુ માણસો, એટલે તમારે શું કરવું છે, જ્ઞાની પુરુષ ની વાણી હોય એ સપાવી લેવડાવી જોઈએ તમારે. શું કેવું, આમની પાસે કહી કે અમને ચેપો આપી દો, અમુક પુસ્તક સપાવી લેવું અને લોકોને વાંચવું જોઈએ. તો હજારો માણસ ને જ્ઞાન ને રસે બને કે ના બને, પુસ્તક વાંચે પછી માણસ મને ફળ કરે ને. ચોથું દાન, તેમાં એક પાય ની જરૂર ના પડે એવું અભયદાન. કેવું અભયદાન, એટલે આપણાથી કોઈ આપણો દુશ્મને આપણાથી ભય ના પામે. આપણાથી તો બિલાડીએ ભય ના પામે, ઉંદરે ભય ના પામે, બીજું કશું ભય ના પામે, કૂતરું ભય ના પામે, એવું જીવન જીવવું જોઈએ. કેવું લોકો એવા હોય છે ઘરમાં પહેતા આરામ, છોકરા દહીરી ને બધા ભડકી જાય એક વાર કે અમે શું બોલશે શું નહીં, જીવન સારું કહેવાય. ઘરમાં તરફડી જાય, સમજી જાય બધા ભડકે. એવું પ્રેમમય જીવન હોવું જોઈએ. કેવું હોય પ્રેમમય, એવું નથી લોકોને નહીં. છોકરા મત કે શું કહે છે, હવે તો છોકરાઓ મસ્કરી કરે, છોકરાઓ મા બાપ ની મસ્કરી કરે. હવે તો કેમ બીક ના લાગે, મસ્કરી કરે મા બાપ ની. અને અત્યારે બીક રહેશે તેથી નહીં કરતા ને, આપણને આપડા બાપા ની બીક હતી, હવે તો છોકરાઓ ને એમના બાપા ની બીક નથી રહી એમ કે છે. નથી રહી પણ શું કરશું, હવે સમજાવવા પાડી બીક બેવડાવશો, સમજાવવા પાડવી પડે, સમજણ પાડવી પડે. હા સમજણ પાડવું, પોપડ એવો છે નઈ તમારો, પોપડ એવો છે. તમે તમે કઈ કોઈ દાડો કશું ખાતા હોય તો છોકરા દિવાળી જાય પછી છોડે ગયો છોકરા, મેં કોઈ મીઠ ના ખવાય. અને અમારા પપ્પાજી પણ ખાય છે, અને આ ઉપદેશ લેવા દેવા જેના મા બાપ જ એને શીખવાડ્યા છે. દાદા એનું જે માંસાહાર પછી થી એનું જે આવરણ આવે છે આત્મા ઉપર, જાગૃતિ ઉપર, એ જરા સમજાવો ને. દિલ થઈ ગઈ આને લઈને બધા આહાર આપણો આહાર તો કેવો હોય, કે આહાર થી જે આવરણ થાય તે પણ આરપાર દેખાય એવું આવરણ હોય. શું કહ્યું, અને આ માંસાહાર નું આવરણ તો તાબાનું તાબાનું પતરું. શું કહ્યું, કશું દેખાય નહીં, ખગડા એ તો ખબર ના પડે. જ્ઞાન પણ એને મંસાર કરવાની છૂટ છે, છોકરા ને સખવડ છું હું તમને છૂટ આપું છું, ના નથી કેતો. પણ ક્યારે કે જેમ આપણે દૂધી દૂધી છે, કોબી છે, એ બધું જાતે સમારીએ છીએ કે સમારતા, જાતે સમારીને ખાઈએ તો એટલું આપણું હાથ દુધી સમારતા અને કઈ હાથ ને કશી અસર થતી નથી ને, કોઈ જાતે નહીં થતી ને. અને પેલું જયારે તમે જાતે સમારી કરતા હોય અને તમને અસર ના થતી હોય તમે ખાઓ, એનું લોહી જઈને નથી સહન ના થાય લોહી જઈ, તો ના થવાય. એ તો જો હાથ જ અત્યારે અસર નહીં કરતું, જે હાથ એને કાપતા જ અસર નહીં કરતું, એફેક્ટ સહન કરી શકતું નથી. એ ખાસો તો હાર્ટ ને એટેક ને પરમાણુ ભેગા થશે, ના થવાય આવું. આ રીત કઈથી ખોઈ રહ્યા, તને સમજ પડી મારી વાત ગમી તને, તમને મારી વાત ગમી. પછી આ બધા છોકરા બહુ જ લોસ થાય છે, છોડી દીધું. પણ પાછા મેં કેટલાક છોકરા કે મારા બાપા ખાય છે, એટલે પણ અમારે છોડી દેવું પડે. ધ્યાન બાપા ખાય છોકરા ને સારું બધા. આપડે એટલું બધું વેજીટેબલ ખાવા રહ્યા છે, એને પૂછશે યાર શું સાધન બધા જરા કંટ્રોલ રાખવાનું. એટલું અમે શું સ્વાદ છે અને આ તો કવાય જ કેમ છે આપણને. એ મંસા હે એ ટુકડો બાફ્યા વગરનો ટુકડો આપણા પથારી પડ્યો હોય હું ના આવે રાતે આવે ખરી. એક મહારાજ જઈને હતા, તે એક કાગળો ટુકડો લીધો હતો મંસાનો, તે એમને અહીં પડ્યો અને મહારાજે જોયો મને કે તમને ના કરે ના મોક્ષ ની પથારી કઈ આવે નિરાંત થઈ જવું રાખી રાખે ઊંઘમાં નિરાંત ઊંઘું. હા એટલું બધું મોક્ષ ની પથારી કરી તમે કશું ના મહારાજ ભવાન જ નથી. આ ચાદરે બાંધેલો મૌ છે રેશમી ચાદરે. શું કહ્યું? હા શું છે એવું? તમને ભવન નથી, મને ભવન છે એટલે મને વધે ના. તમને ભવન નથી એટલે ચીધી ચડે. આ ચાદર બાંધેલો નહી તેને દબાઈ ને હોય છે, ગોહડી પોટલા દાબી હોય છે, સમજે ને થાય. આ રેશમી ચાદર બાંધેલો નહીં મૌ. આ ચાદર કઈ ને શું થાય એવું ભણ નહીં. છોકરા છોડી રહ્યા ને તમને આટલે કાગડા નું એ પડ્યું તેમ ગભરાઈ ગયા. સમજવું પડે કે ના સમજવું પડે? ગોટાળ્યું ચાલે. તમને બધા છોકરા ને શું કઉ છું, આ તારે કપાતું હોય, તારે જોઈ શકાતું હોય, તું બ્લડ ને જોઈ શકતો હોય, તો સાચું તારું હાર્ટ એક્સેપ્ટ કરતું હોય, હાર્ટ ડરતું ના હોય આમ. અહીંથી જોતા ડરે છે તો ખાતા શું થશે એવું તને સમજ નહી પડે, પણ હું પોતે આના પરિણામ સમજી શકું છું. શું કહ્યું? એટલે મારે સમજાવવા રાજ એ બધાને તો શું કઉ છું દાદા. ના એ ના ખાય, પણ એ કોક ને સમજે ને તો પાડે. મારા દાદા આવું કે છે એવું તારાથી ના કેવાય, તું સમજે પાડું તારું સાંભળે ને, પણ અમારા દાદા આવું કે છે કે શું કહ્યું કેવાય ના કેવાય. હા ત્યાં કોઈ ટાકેલું કે કોક દાદા તમે ખાવ છો? ધણી ટાકેલું ને ધણી ખાય છે એટલે છોકરા શીખશે. જઈને છોકરા હે અહિંસક જૈન, અહિંસા કોને કેવાય? કાપ્યું હોય શબ્દ સાંભળે તો એને ગભરામણ થાય કે અરે બરગી કાપી. ના હતો ભાઈ આપણને કોણ, આપડી જાત કોણ? અને આમાં શું તમને ફાયદો? સાત માં બધી બહુ ચીજો આપડી નથી સાત વાળી. તમને કેમ લાગે પણ આ હાથ ને અસર કરનારી છે બધી વસ્તુ. અને તે ખાવાના અધિકાર કોને? કોઈ ક્ષત્રિયો હોય જાતે કાપી શકતા હોય, આ પલટન ના એ બધા હોય છે ને, કે જેના કે નહી પાડું અને આપડા હિન્દુસ્તાન માં તો પ્યાલા ફૂટે તો સામાયિક કરતા કરતા મારી કે શું ફૂટ્યું એવું આ હિન્દુસ્તાન. તીર્થ ક્યાંમાં હોય છે? અનબ્રેકેબલ માં કે બ્રેકેબલ માં? આત્મા આત્મા અનબ્રેકેબલ છે તો ચીજ નહી, અને બ્રેકેબલ માં ચીજ ભાગશે નહીં, ભાગશે ને હોય બ્રેકેબલ જ છે. નીલા બ્રેકેબલ માં ચીજ રાખે છે, શામાં રાખે છે? અને અનબ્રેકેબલ આત્મા તો નહીં રાખતા. હવે આટલું કરજે મન સારું રહેશે, સમજ પડે ને? રોજ નું કરવાનું છે, રોજ માં સવાર માં થાય સવાર માં હજે થાય સવાર પડે એક દાડા એક ફેરો કરવું, સમજ ને? અને બીજું મંત્રો છે 5 વખત બોલવાના. દાદા વગર ચિંતા જયકાર છે, એમનું માનું છું, તે મારું ના માને, હું એમનું માનું છું. એ મને કે છે કેમ બોલતા નથી તમે? મહેન્દ્રભાઈ અમીન મારું કે મહેશભાઈ અમીન શું કે છે? માજી કે છે, માજી પૂછે છે કે આ ધર્મો માં બધા ભેદભાવ છે ને, જય વૈષ્ણવ, આ બધા ભેદભાવ એમાં બધા અટવાઈ જાય છે. કેટલા દીકરા છે માજી? 3 અને દીકરીઓ 5 હરકા છે. કેમ ભેદભાવ? માજી પકડે ના, તમે એક ના એક છો, તમે શું ભેદભાવ? લોકો મને પૂછે છે કયો ધર્મ સાચો કે છે, સૌથી સાચામાં સાચો છે જે મોટો દાવો મળે તેમનો. ક્રિશ્ચિયનો બધા દાવો મળે છે કે અમારો ધર્મ સૌથી શ્રેષ્ઠ છે, ભાઈ તમારો સાચો. બીજા નંબર મુસ્લિમો કે છે અમારો પણ પૂરો દાવો છે, તમારો. ત્રીજા નંબર ના હિન્દુઓ કે છે કે ભાઈ અમારો પણ વેદાંત ધર્મ અમારો. ચોથા નંબર ના જૈનો કે છે અમારો પણ દાવો. શું તો જૈનો ને કહું કે તમારે માનવું કે આપણો ધર્મ આપણાથી બધા ઊંચા છે એવું માનવું, તમારે શું માનવું છે? વેદાંત વાળાને એવું માનવું છે કે આ જૈનો એકલા, બાકી બીજા બધા આપણા ઊંચા છે. ઊંચાથી કહેવાનો શું ભાવ? કે આપણાથી નાનો હોય તેને તો આપણે એને આપણે સંભાળી લેવો જોઈએ. શું કહ્યું? મોટાને તીર મારો કે છે, તને સમજે ને? એમ નાનો તો રક્ષણ કરવું છે ને, શું કરવું છે? એટલે એ ભલે બોલે પણ આપણા લોકો તેમનો ન્યાય શું કરવા દે? બધા ધર્મો સરકાર થી કે છે. ભાઈ આવું ના બોલીશ કે તને સમજે ના પડે ના બોલી, હમ તો બોલ બોલ કરતા હતા. છોકરા હરકા નહીં વર્તા થાય છે, આપડે છોકરા હોય બધા હરકા હોય છે, એક જ મા બાપ ના છોકરા હરકા હોય તો બધા ધર્મ સરખા છે. મેં ના બોલીશ કે હરકા હોય તમને લાગે છે? તમારે કે શું બોલવાનું? લગભગ બધા ધર્મ સાચા છે એવું બોલવાનું શું, પણ સરખા નથી. એ સમજાય તમને? સરખા નથી. એક ના માં જેટલા એક ડિગ્રી થી મારીને 360 ડિગ્રી માં બધા સરખી છે. ડિગ્રીઓ ડિગ્રી બધી સાચી છે, પણ ડિગ્રી બધા વધતા ઓછી છે ને, સૌથી નાના મોટી નથી. તમે જોયું ને? એટલે આ ધર્મો બધા ફ્રોમ બિગિનિંગ થી એન્ડ સુધી ધર્મો છે બધા, સમજો ને. અને તે માણસ એ પ્રકારના છે બિગિનિંગ થી એન્ડ સુધીના, અને એ ધર્મો એમ પ્રમાણે છે. શું છે માનુષ્યની બિગિનિંગ ક્યાં આગળ તમને દેખાય છે? સાધારણ સાધારણ સમજાય એવું પાછા બોલો, ક્યાં આગળ તમને દેખાય છે માણસની બિગિનિંગ? શું કે છે? બાળક જન્મે ત્યારે. હા, બાળક જન્મે ત્યારે. ના, આફ્રિકાના આફ્રિકનો એ બિગિનિંગ છે. શું છે? માણસની બિગિનિંગ શરૂઆત થાય છે ત્યાંથી. માણસની એન્ડ ક્યાં થાય છે? ત્યાં કે હિન્દુસ્તાનમાં. શું કહ્યું? ડેવલપમેન્ટ નો, આધ્યાત્મિક ડેવલપમેન્ટ નો. સમજો? ભૌતિક ડેવલપમેન્ટ માં તો આપડા કરતા અમેરિકન બહુ ઊંચા, અંગ્રેજો ઊંચા, જર્મનો ઊંચા, ઇટાલિયનો ઊંચા, બધા ઊંચા બધા ભૌતિક માં. આધ્યાત્મિક માં તો આપડે જ ઊંચા. આફ્રિકા તો તમને લાગે કે પહેલા જમાના છે? એવું સમજાય ખરું? બુદ્ધિ થી માપા જાવ તો ખરા પાછા આધ્યાત્મિક દ્રષ્ટિ. એટલે એ કાળા છે માટે એવું નહિ, પણ બીજા બધું જ્યાં ફોર્મેશન ના હોય. કેવું ફોર્મેશન સમજ્યા? ઘણું ખરું જાનવર જેવું ફોર્મેશન હોય ખરું? હા, માટે આ બધું ડેવલપમેન્ટ છે. શું છે? આપણે લાસ્ટ ડેવલપમેન્ટ. આપણે સૌથી મોટો માણસ હોય ત્યારે બીજા નાના ને એમ કેવું ભાઈ તમારા તમે સાચા છો, આપણને તે ખોટો જ કહેવાનું છે. શું કહેવાનું? એ ખોટો કહેતો એને ઊંઘાડે બિચારાને, અને આપણે તે આપણને ખોટો કહે છે તો આપણને ઊંઘાડશે. શું કહ્યું? તમને એવું સમજાયું ને? ત્યાંથી આપણને ઊંઘાવે એને સમજે નથી, એટલે બિચારો કે છે. જો પણ આપણે જો સમજણા ખોટું કહીએ કેવાય કેમ કરીએ? સાચા છે બધા, પણ સરખા નથી. સરખો છે ધર્મ કયો? કે જે છેલ્લામાં છેલ્લું બધું રૂપરેખા આપી દે, ડિટેલ્સ બધું. શું કહ્યું? લાસ્ટ ડિટેલ્સ, છેલ્લા સ્ટેશન ના ડિટેલ્સ આપી દે. હા, તો ચિંતા જ કોઈની જતી નથી ને અહીંયા અમેરિકામાં. ચિંતા બધા નહીં હોય? ચિંતા કેમ ના બોલ્યા? ચિંતા તો બધે જ હોય, ઇન્ડિયામાં હોય. ના, એ ઇન્ડિયામાં ઘણી છે બધી પાર વગરની. તો એમ તો ઠોક બંધ છે. એવું એવું ઇન્ડિયા પર નથી, અમેરિકા ઉપર નથી. તો પાર વગરની છે. અહીં તો ઓછી છે બિચારા, અહીં તો આ લોકો ને ઓછી. પૈસા કમાવાની ચિંતા અને એને જાળવવાની ચિંતા. હા, આવી રીતે ચિંતાઓ. તેથી જાહેરે બેંક માં તપાસ કરે છે ને, ત્યારે $20,00,000 દેખાતા હોય. આચવણી કરે છે ને? સલામતી છે અહીં તો, નોકરી ની કસા ની સલામતી નહીં. ઘેરુધી પહોંચાશે કે નહીં એની સલામતી નહીં. હા, એવું એકદમ કહેતો હતો મને, કહેતો અહીં કઈ સલામતી માનશો નહીં. તમે ક્યારે છે એની? કે વેધર બીજું શું કહેતો હતો? વર્ક, વુમન અને વેધર. વુમન એટલે ચિંતા ચિંતા હોય છે એને જીવન કેમ કેવાય? ચિંતા મારી પાસે 25-30 હજાર માસ છે. તમારું માથે પડે ચિંતા ના હોય. ઠીક છે, તમારી માથે પડે હોય એને ચિંતા ના હોય. ચિંતા તમારા દુઃખ મને આપી દો એમ કહી દો, તમે આપી દો પછી વાંધો છો તમારે, અને સુખ તમારી પાસે રહેવા દો. પછી એમાં જોખમ કરું? એવું તો સગા વાળા પોતે નથી આપતા, એ આપી નથી દેતા. શું આપી દે? પોતાના જે સુખ દુઃખ હોય, હકો ભય હોય તો ના આપી દે એકબીજાને. એ કોઈ લે નહી ને, એ તો હું એકલો આખા દુનિયા ના દુઃખો લેવા નીકળ્યો છું. તારા ચાલુ હોય તો આપી દે, લે એમડે આવી આપણો તારો દુઃખ સારો. બેનર પાસે બેઠા આવો કે આગળ આગળ શીખો શીખો કે થાય બેનર પાછળ આવ્યા છે બધા. બરાબર છે, બરાબર છે. હા, કારણ કે તારે સારો કરવાની ઈચ્છા છે પાછળ. જો બરાબર નાખો તને સારો ના મળે તો તારી શી દશા થાય? તને સમજ પડે ને? એટલે સારા ને તારે જરૂર કરી નઈ કે નહી? ગુજરાતી નથી સમજે જેમ તું એમનો સારો થો એમ તારે સારા ની જરૂર તો પડશે ને. ઓહો, ભણેલો છે નઈ? તો પછી સારા તો થવું જ પડે ને. આપણે તો સારા છે તો સારા થવું પડે જો. અને મને તો નાનપણ માં કોઈ કે ઠીક છે.